वाल्मीकि रामायण किष्किंधा कांड 51मो सर्ग। हनुमानजीना पूछवाथी वृद्धा तापसीए पोतानो तथा ए दिव्य स्थाननो परिचय आपीने बधा वानरोने भोजन माटे कहेवू। आम पूछीने हनुमानजी त्यां चीर अने कृष्णमृग चर्म धारण करनारी ए धर्मपरायण महाभागा तपस्वीने फरी कहेवा लागी। देवी, अमे बधा भूख तरस अने थाकथी बहु कष्ट पामी रह्या हता, तेथी एकदम आ अंधकार भरी गुफामां घुसी आव्या। पृथ्वी परनो आ बोगडू बहु मोटू छे, अमे तरसथी पीड़ाता होवाथी अहीं आव्या छीए, परंतु अहींना आ अति अद्भुत विविध पदार्थोने जोईने अमारा मनमां बहु व्यथा उत्पन्न थई छे। અમે એવું વિચારીને ચિંતામાં પડી ગયા છીએ કે આ કોઈ આસુરી માયા તો નથી ને, તેથી અમારા મનમાં ગભરામણ થઈ રહી છે, અમારી વિવેક શક્તિ લુપ્ત જેવી થઈ ગઈ છે। અમે જાણવા ઈચ્છીએ છીએ કે આ બાળ સૂર્ય જેવા કાંતિમાન સુવર્ણમય વૃક્ષો કોના છે, આ ભોજનની પવિત્ર વસ્તુઓ ફળ મૂળ સોનાના વિમાન ચાંદીના ઘર મણીઓની જાળીઓથી ઢંકાયેલી સોનાની બારીઓ તથા પવિત્ર સુગંધ ધરાવતા અને ફળ ફૂલોથી ભરપૂર આ સુવર્ણમય પાવન વૃક્ષો કોના તેજથી પ્રગટ થયા છે, અહીંના નિર્મળ જળમાં સોનાના કમળ કઈ રીતે ઉત્પન્ન થયા, આ સરોવરોમાં માછલા અને કાચબા સુવર્ણમય કઈ રીતે દેખાય છે, આ બધું તમારા પોતાના પ્રભાવથી થયું છે કે કોઈ બીજા કે બીજા કોઈના, આ કોના તપોબળનો પ્રભાવ છે, અમે બધા અજાણ્યા છીએ તેથી પૂછીએ છીએ, તમે અમને બધી વાત જણાવવાની કૃપા કરો। હનુમાનજી નામ પૂછવાથી સગળા પ્રાણીઓના હિતમાં તત્પર રહેનારી એ ધર્મપરાયણા તાપસીએ જવાબ આપ્યો। વાનર શ્રેષ્ઠ, માયા વિશારદ મહાતેજસ્વી મયનું નામ તમે સાંભળ્યું હશે, એણે પોતાની માયાના પ્રભાવ વડે આ સંપૂર્ણ સુવર્ણમય વનનું નિર્માણ કર્યું છે। માયાસુર પહેલા દાનવ શિરોમણિઓનો વિશ્વકર્મા હતો, જેણે આ દિવ્ય સુવર્ણમય ઉત્તમ ભવન બનાવ્યું છે। એણે 1000 વર્ષો સુધી વનમાં ઘોર તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન રૂપે શુક્રાચાર્યનો આખો શિલ્પ વૈભવ પ્રાપ્ત કર્યો હતો। સંપૂર્ણ કામનાઓના સ્વામી બળવાન માયાસુરે અહીંની સગળી વસ્તુઓનું નિર્માણ કરીને આ મહાન વનમાં થોડાક સમય સુખપૂર્વક નિવાસ કર્યો હતો। આગળ જતા એ દાનવરાજનો હેમા નામની અપ્સરા સાથે સંપર્ક થયો હતો। આ જાણીને દેવેશ્વર ઇન્દ્રે હાથમાં વજ્ર લઈને એની સાથે યુદ્ધ કરીને એને મારી ભગાવ્યું। ત્યાર પછી બ્રહ્માજીએ આ ઉત્તમ વન, અહીંનો અક્ષય કામભોગ તથા સોનાનું ભવન હેમાને આપી દીધું। હું મેરુ સાવરણીની કન્યા છું, મારું નામ સ્વયંપ્રભા છે। વાનર શ્રેષ્ઠ, હું એ હેમાના આ ભવનની રક્ષા કરું છું। નૃત્ય અને ગીતની કળામાં ચતુર હેમા મારી પ્રિય સખી છે, એણે મને આ એના ભવનની રક્ષા માટે પ્રાર્થના કરી હતી, તેથી હું આ વિશાળ ભવનનું સંરક્ષણ કરું છું। તમને બધાને અહીં શું કામ છે, આ ઉદ્દેશથી તમે આવા દુર્ગમ સ્થાનોમાં ફરો છો, આ વનમાં આવું ઘણું કપરું છે, તમે આને કઈ રીતે જોઈ લીધું? સારું, હવે આ શુદ્ધ ભોજન અને ફળમૂળ તૈયાર છે, એમને ખાઈને પાણી પી લો, પછી મને તમારો આખો વૃતાંત કહો। આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધા કાંડમાં 51મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।